બીજી સંખ્યા આપણી પાસે કરે તો પાપ ના કર્મ ના ભોગવવા વાળા એટલે આ કરીને કેમ ભોગવવા કરાવે તો બીજી શક્તિ નહીં જશે તો આપે કહી લે કે બીજી શક્તિ કરાવે છે તમે નથી કરતા તો કહેજો તો પછી આ બીજી શક્તિ કરાવતી હોય તો આપણે પછી પાપ ને પુણ્ય ના બધા કર્મ કેમ ભોગવવાના બધા અહંકાર કરે છે કે મેં કર્યું કરે મેં પ્રોટી કરવા કરે તો કરતા તો તેમ ના ભાઈ એક તો શું કામ કરે તો બીજી શક્તિ કરે છે હવે કરે ઉપર તો કઈ ના કહ્યું એટલે ફક્ત દેવાનું જ ભોગવવું પડે ફક્ત દેવાથી જ ભોગવવાનું કર્યા કર્યા ને હા દેવા તો માન નથી મારે છે એ માલક છે મેર કરવો લાગે છે એને કારણ નથી પોતે કારણ નથી આ રિકવરી કરે છે તો આને ફરી ભોગવો પડે પણ કરતા તો આપણે કરતા તો કઈ નહીં કરતા તો આપણે છીએ જ નહીં ને આપણે કરતા તો છીએ જ નહીં ને આપણે કરતા તો છીએ જ નહીં ને નથી જ ને આ કરતા નથી કરતા છો કરતા નથી આ કરતા આ શરીરને ભોગવવું પડે છે ને કરતા તો આ શરીરને ભોગવવું પડે છે ને છતાં આ શરીરને ભોગવવું પડે છે અહંકાર કરે છે શું કહું છું એમ મારે તો કઈ અનુભવવું પડે તો આ જન્મે આપણે અહંકાર ભૂલી ગયા તો ગત જન્મના જે પાપો હોય એ તો ભોગવવા જ પડશે આ જન્મમાં આપણે અહંકાર ભૂલી એટલે આપણે અહંકાર ખલાસ થઈ ગયો તો પછી ગત જન્મના જે પાપ પુણ્ય કર્મ છે એ તો ભોગવવા પડે ને હા બંધ થાય હવે પાછલા સર એવું ભોગવવું પડે એ પાછા ફરજ વગર કર્તવ્ય વગર વાત કરું કે આ કર્મ કરે છે બધા અસર છે શું કહે છે કર્મ અસર છે લાગે કરતો હોય તો બધા કર્મ ના લઈ જાય જે આ સભા બધા ઘણા ઘણા છે અઢે પડખા છે તો બધા અસર કર્મ છે બાદ બધા મગા થયો છે આ દુનિયામાં કોઈ પણ માણસ હોય તો કે જેને ધંધા સહન થતી હોય એ રાત્રે થાય છે અશક્યતા ધરે છે આ તો કુદરત કુદરત કુદરતી વ્યક્તિ છે તે પહેલા રહે ચાલી રહ્યું છે અને આપણે કઈ જોવું કરું છું કોઈ કહે છે હું છો હું હજી રહ્યો એ કુદરતી શક્તિ એ કુદરતી શક્તિ આપણે અહમ કેમ ભૂલાવતી નથી આપણે અહમ કેમ ભૂલાવતી નથી આ બીજી શક્તિ અરે કેમ અહમ કેમ કાઢતી નથી ના એ કઈ બધા અરે પોતાને ભારે ભારે અહમ લાગે બધા હું છે બરાબર આ શક્તિ બીજી શક્તિ આપણે બધા કામ કરાવે છે અને અહમ ને કારણે આપણે ભોગ ભોગવાયા તો એ શક્તિ નું કામ કરાવે છે આપણી પાસે અમુક પાપ ભોગવવું પડતું છે એ શક્તિ વસ્તુ એવું કહે છે કે એ શક્તિ આપણી પાસે આ બધું કરાવે છે તો એ શક્તિ ને આપણું એ કઈ પાપ તમને ભોગવું પડતું છે બરાબર એ શક્તિ ને ના એ કરાવે છે અને અહમ નથી આ એ કરાવે છે માસ્ટરો આપણને નાકાસ કરે નાકાસ મેસેજ આપે તો માસ્ટરો દોષ કરે ખોટો રજીસ્ટર અભ્યાસ કરે તો દોષ કરો ના તો ખોટો શું કરાય સામાન્ય નથી આ તો આપણી પાસે કરાવી જેને ભોગવવું પડે છે એ પેલા જે ખોટો ને તે રિઝલ્ટ આપે એના માસ્ટર ને શું વિમાન એટલે કેવું લાગશે આ સંસારમાં જન્મ્યા છે પેલા તો ઘર લાકડામાં જતા સુધી બધું ઇફેક્ટિવ છે ઇફેક્ટ છે ખાલી વ્યક્તિ જે ભૂલો છે અગર થાય અને જે જોડે અહમ નગર ની વ્યક્તિ હોય એનાથી જો ભૂલના પાપ થાય તો એને ભોગવવું પડે એના અહમ નગર ની વ્યક્તિ થી જો પાપ થઈ જાય અજાણતા તો એને ભોગવવું પડે હા ભોગવું પડે ને ભોગવું પડે તો બંધાય નહીં ભોગવવું પડે તો બંધાય નહીં બંધન ના આવતી નવું બંધન ના બંધ બંધાય ચાલે કર્મ બંધાય ખરી બંધાય ચાલે બંધ કરે નહીં અબંધ ભોગવ એ તો સમજ પડતી નથી, એ સમજ પડતી નથી, એ સમજણ પડતી નથી. એ તો તમારી પાસે આવ્યા એટલે આ લોકો શું કે છે, ભગવાન બનાવી કે છે ભગવાન કહેવાય કે નહીં? ના, ભગવાન કેવું કહેવાય? એ શક્તિ કોણ ચલાવે? એ શક્તિ ને કોણ ચલાવે? શક્તિ ચલાવવા જરૂર નથી, શક્તિ તો આપી દે. શક્તિ જબરજસ્ત આપી દે હોય તો તમે જે પહેલી રીતે કર્યો હોય તે ઠીક કરી દે જાય છે, અને પછી આ બાજુ સુધરત થઈ ગયું દેખ જાય, સુધરત થઈ રહ્યો છે. મેન પૂછે છે કે માયા ગંથ વચ્ચે એકાગ્રતા રહેતી નથી, માયા ગંથી વચ્ચે એકાગ્રતા રહેતી નથી. આ બધું કહ્યું હતું, આ ભક્તિ નો સરળ માર્ગ, બરોબર, ભક્તિ નો સરળ માર્ગ છે ભક્તિ નો. આપડે આપીએ છીએ દેખાય તો બધું કરજો. અરે દાદા ભગવાન અસીમ થઈ જાય ત્યારે બોલે નઈ, હાજર થશે ભગવાન, હાજર થશે પચાસ મિનિટ વખત બોલે ભગવાન હાજર થાય. મારે કઈ રહ્યો જ નથી, આપણે એને પહેલાના ખૂબ અશુભ કર્મ નો ઉદય સમજવો લાકડા લાવ્યા હટાવી પડે એમ. અને દેશ તો હરામ હોય છે, એને શું વિશેષણ છે? સરસ સહેજ છે, ઉગમ છે, તો પ્રાપ્તિ જિલ્લો છે. પ્રાપ્તિ એક મોટી છે, મોટા કાતો ઉત્સાહ હતા મોટી અમે ત્યાં. ક્યારે ભગવાનને દર્શન કરે ત્યારે લોક છે, અને એને પોતાને પાત્ર થઈ ગયા અમારો લોક થશે. ભગવાનને દર્શન કરે ચિંતા જાય, બધાને દર્શન ચાલે તો ચિંતા જાય ત્યારે. દ્રશ્ય છે અને ભગવાન દ્રષ્ટા છે. શું છે આટલા બધા વિચારો ની વિકૃતિ કેમ આવી છે? વિકૃતિ ભગવાન ના રહેતા હોય ને અત્યારે જે વાત કરી ને, ભગવાન કલ્પના છે આપની, વહેતી દેખાય આપણે જે વાત કરીએ. તમે સ્વામી નારાયણ ભગવાન દેખાતા હતા, તે તારી કલ્પના હતી તે દેખાતા હતા. હા, એમને એમને દ્રષ્ટા અને દ્રષ્ટિ સમજવી છે. કલ્પના થી દેખાય છે એ બધું દ્રશ્ય અને જ્ઞાન છે. શું છે? દ્રશ્ય અને જ્ઞાન નહી. અરે નિરૂપક દેખાય છે જ્ઞાતા દ્રષ્ટા. જ્ઞાતા દ્રષ્ટા એ ભગવાન છે, દ્રશ્ય છે. એમ તો આ બધા ત્યાં છે, ત્યાં દેખાય છે. દ્રશ્ય જ છે, મેં જ છે. દ્રશ્ય ને મેં આખી હોય તો મેં આખી હોય દ્રષ્ટા જ્ઞાતા આવી રાખ્યું. સ્વરૂપે અવસ્થા સ્વરૂપે અવસ્થા આપેલું દ્રશ્યને મેં નાખ્યું હોય, અને મૂળ સ્વરૂપે હોય તો આવું નાખ્યું. મૂળ સ્વરૂપે વાત મૂકી જ પૂછાય રહી આપે બાલુભાઈ. આપડે નામના બાલુભી નામના માલિક તમે છો. બાલુભી બધાને ઓળખવા માટે નામ આપી ગયા, એવા નામ આપે. અને પછી જતી વખતે નામ લઈ લો એટલે પછી મેળા નીકાળે. તમને લેડી બધી આવે સાચું કે નામ લઈ લીધું હું અને આપી લઈ ગયો આપણે ચલાવી લીધું એટલે મેળા નીકાળે. પછી મેળા ચોચાનું અનાવે નીકાળ્યું, જે અનાવ્યું છે તેનું મેળા નીકાળે. આ નામ તો આપે રહ્યું નામ કરાવે ભાઈ લે ઉદ્દાલ ન થાય એટલે આપડે ગપ્તર વાગર ના જગત બનાવ્યું કોણ કહે જે પાવર છે ઉતરી જાય પાવર એવું એમ કે ઉતરી જાય રાત કરેલો પાવર ને પાવર કહેવામાં આવે તો ઉતરી જાય વૈજ્ઞાનિક રીતે તો મને એ પૂછ્યું કે કોને બનાવ્યું મેં તો સુપ્રીમ પાવર કીધો ના સુપ્રીમ પાવર તો ઉતરી જાય ગયો પાવર હોય ઉતરી જાય તો એને એજ નહીં અમારામાં એવું આવે છે અવિનાશી શક્તિ છે એ અમારામાં એવું આવે છે અમારામાં એવું આવે છે જે આત્મા છે ભગવાન છે એ તો અવિનાશી છે ના તમે અમને કહ્યું ને કે પાવર ઓછો થઈ જાય છે ઉતરી તો આવ્યો નથી કહ્યું ઉતરી જાય તો ઉતરી જાય ઉતરી જાય આ લોકો ને અંદર નહીં પડ્યા હતા સુપ્રીમ પાવર ત્યારે સુપ્રીમ પાવર આપણે એમ કહ્યું ને સાહેબ કે સુપ્રીમ પાવર પાવર અમે સૌથી એમના પાવર સુપ્રીમ હોય તો રોજન જગ્યાએ પાવર આપવા એટલે ઉતરી જાય ત્યારે પાવર કહેવાય બધા લોકોએ સંજોગ જોઈ કરી એવું બોલે એ લોકો એનો અર્થ કે છે વૈજ્ઞાનિક વાત છે કોઈ મને વાંધો નહીં અમારું હોય તમારું હોય એ તો જે જ નથી બોલ્યો ને વસ્તુ જુદી છે કૃષ્ણ ભગવાન જુદી છે અને તમે કઈ જુદા છો તો કૃષ્ણ ભગવાન થી તમે જુદા છો શું છે અમારી પાસે કે કૃષ્ણ ભગવાન નહીં અને અમારું જુદું એમ કોને બનાવ્યું છે તું ખરી કરી દે પેલી ફરિયાદ બે ફરિયાદ નું થયું ચાલે બીજું થયું ચાલે બે રકમ નો ભૂલ થયું હોય ત્યારે પછી ગુણાકાર આવે ખરો એમને એક રકમ કેમ પણ આવ્યું અને એક રકમ પણ નહીં જેને ગુણાકાર કરે તો ભાઈ ખરો ગુણાકાર આજે ગુણાકાર કર્યા છે તો એક અંતર ઉડી જાય પાછી કેટલા માણસો આવું બોલે છે ભગવાન તો ભગવાન જ છે એને ઓછો તો ભગવાન ભગવાન આવી લખી લખન થતો હોય ખરું લખન થતો હોય ભગવાન શું કરવા હોય તમે ભગવાન ને શું કરવા લખન થતો ના હોય હા એ તો લખન થતો તમે એ પરમાનંદી છે ફક્ત ઘી માટે પ્રકાશ આપે છે આ પોતાનો પ્રકાશ છે એટલે બધા જીવ આપણે પ્રકાશ આપે છે સંસાર અને મગાવવા માટે. પ્રકાશ નો પાવર ગણો છો? તમે પ્રકાશ નો પાવર ગણો છો? ના, પ્રકાશ પાવર ના, પ્રકાશ કરતા પ્રકાશ ઉતરી ના જાય, પાવર ઉતરી જાય. પ્રકાશ તો પ્રકાશ છે, પ્રકાશ છે, એમ પ્રકાશ આ પ્રકાશ ના છે. સારા પ્રકાશ કેમ કહેવાય? જે આખી દેખાય પ્રકાશ કેમ કહેવાય? જે પ્રકાર આખી ના દેખાય જે પ્રકાશ છે, યુવક અસ્થિ તો દેખાય. એટલે ભાઈ સાહેબ સાધુ ભરાવી કહેવાય અત્યારે દસ મિનિટ કેમ? મેં કઈ જોવાનું ક્લિયર કઈ કરે બાય ક્રિશ્ચિયન યુ પોઈન્ટ, બાય ઇન્ડિયન યુ પોઈન્ટ, બાય મુસ્લિમ યુ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. રાજ્ય કામ લાગે એવું તમે ઇન્ડિયન યુ પોઈન્ટ છે, ખોટું નથી. વાય ક્લિયર કરે ઇન્ડિયન યુ પોઈન્ટ છે, જે આપણું વ્યવહારિક જ્ઞાન છે, અદભત જ્ઞાન નથી. એટલે આપણે સંતો અજ્ઞત જ્ઞાન ને પાણી છે ને, અજ્ઞત જ્ઞાન ને જ્ઞાની જી કેટલા જ પાને, એટલે જ્ઞાની જી ક્યાં હોય તો જેને બુદ્ધિ ને શાંત ના હોય, એ શાંત પણ બુદ્ધિ ના હોય મનમાં, એટલે ત્યાં હજી આ પાને નહીં જતી. એ બધા એ ભગવાન તો તમે નીકળી હશે કિયા કેસે કિયા, તો ભગવાન તો એ તારે ક્યાં હોય કહ્યું કરે, આપણે કહીએ ભગવાન તમે કઈ લાગ્યા તો ગરમ કરતા પણ ગુણ જ નથી, કરતા પણ ગુણ જોડાણ નથી, તો અકર્તા કરતા એ જાણતી, કરવા કરવા તો એ જાણતી. તમને કદો ઉભો થાય માટે આ જગત જ પોતે સગલ છે. દિવાળી ઉચિત પદલ ઉત્સલ ઘણા સગલ જેમ ભલે જેમ દિવસ નીકળે અને કર્મ જીવન કહ્યું એને કહો, કરતા અને અકર્તા, કરતા અને અકર્તા કહ્યું કે પછી કર્મ જીવન કહ્યું. સંસાર એ કર્મ પ્રેરણા આધીન છે, કર્મ પ્રેરણા આધીન, કર્મ પ્રેરણા પછી ભલે વાય હોય વાય તમારી જગત કેમ છે? શું છે એટલે તમારે શું કહ્યું છે? તું શું થાય કરે છે? શું રાજા છે એટલે આ તમારી પ્રગત સંખ્યા એમાં હશે. આ ગાડો નથી ભગવાન તો ભગવાન જ છે. રસ્તો શું છે? રસ્તો તો પહેલો પહેલો મહાત્મા દેવાનું, અને પછી હિમાલય જે ઈસ્ટમાં જવાનું, અને ઈસ્ટમાંથી પછી ઈસ્ટમાંથી પછી સાઉથમાં જવાનું, અને સાઉથમાંથી પછી વેસ્ટમાં જવાનું. મારે થતું હોય તો આયાત કરાયું આવે છે નથી પ્રયત્ન કરે જ્ઞાન લીધે બધું થાક મળે ને આત્મને છે ઉર્ધ્વ પૃથ્વી કૃષ્ણ છો હા તો દેશો નિપજ્ઞ માણસ છો તેનાથી કરતો ભગવ એ ભાઈ અર્જુન એમ કહે છે બેઠે છે ભાગ્ય બેઠાનું રહે શીખવું રહે ભાગ્ય ચલન કરું તમે ચાલે એટલે જો આ કરું એનો છે આ તમારી કર્મ નું ક્રિયાઓનું કહે છે જે હું કરું છું એટલે એના જે હતું કરેક્ટ દીધો અત્યારે પહેલા થયા હિસાબ છે તે કરે છે આ રિઝલ્ટ કરે છે એટલે પ્રોફિટ નહીં કરવાનો પ્રોફિટ નહીં કરવાનો પહેલા ઇફેક્ટ નથી હજી બંને હતા આ ફક્ત પ્રોફિટ નહીં કરે છે આધારે છે, બધું આધારિત છે, બધી વ્યક્તિ પણ આધારિત છે. આજે જે દુનિયા જે રીતના દેખાય છે, દુનિયા જે રીતના દેખાય છે એ તો એમ જ માને છે કે હું બેસી રહ્યો અને ભગવાન મને આપશે. ના, એવું બધું ખોટું છે. ભગવાને તો એ નવરો નથી રહેવું આપતા હોય. તમારું પ્રોજેક્ટ પણ છે. તમે એટલે તમારે પ્રયત્ન બધું વિસ્તાર થાય છે. કેવા છે પ્રયત્ન હું કરું છું બોલાવ તો બધું વિસ્તાર થાય. અહંકાર વિસ્તાર થાય છે. એટલે તમારે ધન કરે વિસ્તાર થાય છે. તમારે તમે શું જાણો તમારી વાતમાં હું કરું છું, અભાવ કરે છે, હું જાણું છું, કરાવે છે, હું કરું છું. હા, અને અપ્રાકૃતિક જે આપણે જોઈએ છે એને લીધે બધું થાય છે. કરી શકતી જો તમે તમે સારી રાખી કઈ શક્તિ છે ભલે તમે આવ્યા કે તમે તમે આવ્યા એટલું ગયા પોતાનો વાદ કઈ શક્તિ છે તમારી કઈ શક્તિ આવે તમારી આધારે તમે કહો ને બે શક્તિઓ છે, ગતિ શક્તિ અને સ્થિતિ શક્તિ. ગતિ તમારી કઈ શક્તિ ચાલે છે? આ સગા તમે લાવો છો, તમારી કઈ શક્તિ? તમારી ગાડી ચાલે તમે ભલે આવો કોણ?